પ્રતિક્રમણ ના થાય, જે ગાંઠો ના પ્રતિક્રમણ ના થાય તો પછી એ ગાંઠ તો પછી બીજી નવી ગાંઠ પડે કે નહીં? એમાં ના થાય એટલું અધૂરું રહ્યું છે, એટલું અધૂરું રહ્યું છે. દાદા, આખી પ્રકૃતિ તો ગંભીર સ્વરૂપે જ છે ને, આખી પ્રકૃતિ ગંભીર સ્વરૂપે છે ને, ગ્રંથિ સ્વરૂપે પ્રકૃતિ આખી ગ્રંથિ ને ચીવડી ગઈ, મોહ ગ્રંથ ચીવડી ગઈ એટલે આપણે કઈ થાય થઈ ગયું. જામી ગયા ફળ આપવા માટે તૈયાર થયા, તેથી જ આપણે ખાવા પીવાનું બોલાય ને, તો એ ના હોય તો પછી ચાલે ચાલે બે તારીખ લઈ લો કહીએ છીએ. કહીએ કહીએ છીએ આ બધી તારીખ લઈ સમાધિ માણસ બહુ સરસ આપેલ. દમયંતીભાઈ પૂછે છે કે પરમ દિવસે તમે કહ્યું છે ને કે અમુક પ્રકાર નો ચારિત્રમ હોય છે કે જ્ઞાન ને પણ ઉડાડી મેલે, અમુક પ્રકાર નો ચારિત્રમ એવો હોય છે કે જે જ્ઞાન ને પણ ઉડાડી મૂકે. જ્ઞાન ઉડાડી મૂકે એ કેવા પ્રકાર નો હોય? બહુ પ્રકાર હોય, વિષય ના પ્રકાર નો હોય. બીજો તો આ બધા કસાય ઉભા થાય છે, વિષય માં ઉભા થયેલા છે. જેટલા કસાય ઉભા થયા છે એ બધા વિષય માં ઉભા થયા. એ મોહ ના પછી ટુકડા થયા, અમે જ્ઞાની આપી જ્ઞાન આપીએ ને ત્યાં ટુકડા થયા. જ્ઞાની મળે ત્યારે જાગો આવે. મિથ્યાત્વમો પછી મિત્રમો અને સમ્યક્તમો. સમ્યક્તમો એ સમ્યક્તમો ના ગયો હોય તો હજી ઉત્તમ સંકેત કહેવાય. સમ્યક્તમો ના ગયો હોય ત્યાં સુધી ઉત્તમ સંકેત. અંશક સંકેત એટલે શું? આત્માનો હું આત્મા છું આ બધું ન હોય એવું એને લાગે. એક કલાક સુધી એવું ગૂંઠાણું ઉદય આવે એ બધા ઉત્સવ એટલે બધા કસાય બસાય બધા છે, અજરક છે, કજુ ઓછું થયું નથી, પણ બધા સમય ગયા હોય. એટલે એને જે કલાક જે શાંતિ થાય અને આનંદ થાય એ બધી લાગે ખરો માર્ગ તો આ વાત ને આપવાની જ છે. પછી એ શ્રદ્ધા બેઠી ઉત્તમ સંકેત ની શ્રદ્ધા બેઠી. અને જયારે સંયક્તો મોહ જાય ત્યારે સાહેબ સંકેત થઈ ગયો. સંયક્તો મોહ એટલે શું? તેનો મોહ છે સંયક્તો મોહ. એટલે કે આત્મા શું કેવો હશે કેવો નહીં જાણવાનો મોહ, આત્મા જાણવાનો મોહ એને સંયક્તો મોહ કહ્યો. કેવું? એ મોહ તો કરો ને હે. એ સંયક્તો મોહને ગયો, આત્મા જાણ્યો કે સાહેબ સંકેત થઈ ગયો. સહાયક સંકેત થઈ ગયો, તેની હાથે બધું મોહ બધો નિર્મૂળ થયો, જ્ઞાન નિર્મૂળ નથી થયો. કારણ કે બીજા મોહ નું શું થયું? કે ચારિત્ર મોહ થઈ ગયો. શું થઈ ગયું? ચારિત્ર મોહ. આ બધું ખાવ છો પીવો છો એ બધું શાના? એ બધું મોહ નું પરિણામ છે. શાનું છે? અત્યારે ખાવ છો પીવો છો હરો છો ફરો છો ઊંઘી જાવ છો, એ બધું શાનું પરિણામ છે? પૂર્વે મોહ નું મોહ કરેલો તેનું પરિણામ, અને અત્યારે ચારિત્ર મોહ ગણાય. કેવું? જ્ઞાન લીધું હોય, જ્ઞાન ના લીધું હોય તો બધો મોહ જ ગણાય. જ્ઞાન લીધું એટલે તમને ખરાબ હોય તો ગમે નહીં, ખરાબ મોહ હોય તો, અને સારો મોહ હોય તો ઉપાધિ ના થાય. રસ ખાવાનો નીકળે એ કઈ જાતનો મોહ કહેવાય? રસ ખાતી વખતે ક્રોધ કે કઈ કઈ બીજી ભાનગઢ થાય છે ને, તાર નથી ગમતું. શું થાય છે? ત્યાંથી પેલું મહી છે હલાવી નાખે બધું પ્રકૃતિ, એટલે નથી ગમતું. અને રસ ખાતી વખતે ગમે છે માટે શું છે? મોહ નહીં કે એ ચારિત્ર મોહ ને પેલો ચારિત્ર મોહ ગયું ને. આ ગમતો માલ ભરેલો પેલો ના ગમતો ભરેલો બે ચારિત્ર મોહ, એટલું લક્ષમાં રહેવું જોઈએ આપણે. તેથી અમે કહ્યું હતું કે આહારી આહાર કરે છે, હું નિરાહારી જાણું છું, એવું એક જ્ઞાન હાજર રહ્યું. એનું નામ ચારિત્ર મોહ ને દીઠો એમ. જે ચારિત્ર મોહ ને જુએ એક સહાયક સંકેત કહેવાય. શું કહ્યું? ચારિત્ર મોહ બધો જ દેખે એક સહાયક સંકેત. ચારિત્ર મોહ તમને સમજ પડી કે આ બધું જ ચારિત્ર મોહ છે? મન વચન કાયન જે બધી ક્રિયાઓ બધી ચારિત્ર મોહ, જયારે સંકેત થયા પછી ચારિત્ર મોહ ગણ, નહીં તો મિથ્યાત્વ મોહ કહેવાય. કેવું? ગાઢ મોહ. ગમે તેટલું સમજવા જાણવા છતાં જ્ઞાની પ્રત્યે નો મોહ છૂટે ખરો કે નહીં? જ્ઞાની પુત્ર મોહ છોડવાનો જરૂર જ નથી. તો જ એક અવતાર કહેવાય. શું કહ્યું? એક અવતાર રહ્યો કે આ મોહ ને લઈને બીજા બધા મોહ ફ્રેક્ચર થઈ જશે. શું છે આ મોહ લઈને બીજા ફ્રેક્ચર? આ પ્રશસ્ત મોહ છે. શું છે? પ્રશસ્ત. પ્રશસ્ત પ્રશસ્ત મોહ મોક્ષે લઈ જનારો. શું કહ્યું? પ્રશસ્ત શબ્દ જરા મને સવિસ્તરથી સમજાવો. પ્રશસ્ત શબ્દ ને મને બરાબર સમજાવો. આ મોહ નથી ગણાતો પછી, એને રાગ કહેવાય છે. પ્રશસ્ત રાગ અને આ અપ્રશસ્ત રાગ, સંસારના રાગ. આ અપ્રશસ્ત રાગ થી સંસારમાં ભટકવું પડે, અને આ પ્રશસ્ત રાગ મોક્ષમાં લઈ જનારો. કેવું? કારણ કે આ રાગ બધા રાગમાંથી છોડાવનારો. કેમ જ છોડાવે? એક જગ્યાએ રાગ બેઠો હોય પછી જાહેર નથી બીજી જગ્યાએ. એક એક એક તમે અત્યારે અહીં બેઠા છો તો ઘેર તો રહી ને, એવું પ્રશસ્ત રાગમાંથી બેઠો તો બીજા રાગમાં. એટલે જ આ મુખ્ય વસ્તુ તેથી આ જ્ઞાન વધારે તો હિતકારી એટલું જ છે. પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય છે. કેવું થાય? એટલે બધું આખું ડબી જાય, દૂર ગાણી થઈ જાય છે. નહીં તો આટલું બી કંઈક થોડા કર્મ કંઈ બધા કર્મ કપાતા હશે કે ધબારા પણ ઉડી જાય. આ તો પ્રશસ્ત રાગ તો નિરંતર રાખવાના. કેવું? પ્રશસ્ત એટલે માથા ને તેવો રાગ. કેવું? હિતકારી. જ્ઞાનીઓ વખાણ્યા છે એવો. શું કહ્યું? જ્ઞાનીઓ વખાણ્યા છે. હા. અને અપ્રશસ્ત એટલે માથા, સંસારમાં ભટકાવનારા. તો એનો એ છોડવાની જરૂર નથી. એ તો એની મેરેજ ટાઈમ થાય, જયારે મોક્ષ જવાનું થાય તે પહેલાં દસ વર્ષ પહેલાં એની મેરેજ સુધી જાય. તો કહ્યું કે જ્ઞાન થતાં પહેલાં એની મેરેજ સુધી જાય. સમજે કહ્યું ને? આ કાળમાં તો જો કદી એ ના હોય તો આ બધાને બીજા આ તો બધા મોહ. શું કહ્યું હતું કે આ મોહમય શહેર છે, અહીંયા આવશો નહીં સાધુઓને, એવું કહ્યું તું સાધુઓને તો સંસારી મોહમય લડે નહીં, સાધુઓ લડે તો સંસારી ના પણ લડે, કેમ જબરજસ્ત લડે, પણ આ તો બધું લડી બધું ખરાબ થઈ ગયું, શું થઈ ગયું, આ તો આ વિજ્ઞાન બહુ જબરજસ્ત છે, મારી ફ્રેક્ચર કઈ નાખી દીધું, સચેતન છે, કેવું છે, આપડે ઊંઘતા હોય તો અમે કામ કર્યા કરો, તમે એને બટન બી દબાવવું નથી પડતું, ના બટન બટન કશું દબાવવું, બટન દબાવવું નહીં પડતું, તમારે દબાવવું પડતું, પેલું જ્ઞાન માં બટન દબાવવું પડે, આપડે માથાકૂટ કરવી પડે, બધું કરીએ તો જ્ઞાન થી જે મીઠાશ આવે છે, મીઠાશ એને ભગવાને સુધા કહી છે, સુધા સપાવદેવ અને સુધા રસ કહ્યો છે, શાંત સુધારસ, આ સુધારસ મોક્ષ લઈ જનારો, શું કે છે ભાઈ વણિકભાઈ, એમ કે છે કે એમ કહેવાય છે એવો અનુભવ છે કે ઉપશમ સંપિત થાય ત્યારે સુવાસ પ્રગટે, અંદરથી સુવાસ પ્રગટે, એવો અનુભવ છે એમ, ઉપશમ સંપિત જ્યારે પ્રગટે ત્યારે અંદરથી સુવાસ પ્રગટે, એક વખત એવું થયું છે એમ કે છે, સુવાસ ઉપર શું ફાયદો છે, સુવાસ એ તો સુવાસ એ તો પૂતગલ છે, તમકે તે આત્મા નું લક્ષ્મણ, એ નિશાને કઈ એમ કે છે, નિશાને કઈ એ તો થાય, સુવાસ તો બધું, સુવાસ તો આત્મા પ્રાપ્ત થાય ત્યારથી સુવાસ એ દર્શ થાય છે, તો આપણે આપણા જ્ઞાન કેટલાક ને મળે છે ને, જય સચિદાનંદ, આપણું જ્ઞાન કેટલાક ને મળે છે ત્યાર પછી આખા એના એની કોળમાં સુગંધ સુગંધ સુગંધ સુગંધ સુગંધ ફેલાય છે, હવે કેટલાક લોકોને તો જનતા સુગંધ જ ફેલાય છે, એ વસ્તુ જુદી છે, ભૌગોલિક વસ્તુ છે, જ્ઞાનનો પ્રતાપ છે, શું છે, જ્ઞાનનો પ્રતાપ છે, બાકી આત્માને કશું લેવા નહીં, આત્માનો સુવાસ નામનો ગુણ જ નથી, પણ એ એના પ્રતાપથી થાય છે, એના પ્રતાપથી બધું ઉત્પન્ન થાય, સચિદાનંદ સચિદાનંદ, મૂળ સ્વભાવ શું કહી શકાય, સુગંધી આવે ને તો હમો દુર્ગંધ રહી રહ્યું હોય, કેવું રહ્યો, હા એટલે સુગંધ નો ઉપયોગ જ ના દેવ કદાચ, થઈને પછી વળે પેલા વળે છે, પછી એ વળે પછી આપો જમર, માણસ ની ઉપર એક દિવાળી ના કેટલું થાય, શું થાય, તમારી પર નાખે તો અંગારા નાખે તો એ ઓલું જાય, અંગારા ઓલું જાય, શું થાય, ક્યારે ઓલું જાય, ગયા અંગારા તમારી પર નાખે તો ઓલું જાય, શું થાય, અંગારા ઓલું જાય, તપી રહેલા હોય તો વાર શું લાગે, ભગવાન કામ તો તપી રહેલો સંસારમાં ચોગલ ની અક્રમણ, એને અક્રમણ કે, શું કે, અક્રમણ થી અકળેલો હોય પછી એક દિવાળી પડી ભડકો થાય, આવા લોકો ને કે તપ કરો, એટલે મત તમને તપ કરો, તપેલા તો છે ને, તપ કરો કે, શું કે, જગત આખું તપમાં તો તપેલું છે સર. બંધાવું ગોત્ર બંધાવું એ બીજી વાત પ્રયત્ન તો આપડા મહાત્મા બધાને ઘણા ઘણા ઈચ્છા થાય. દમયંતી એના કાગળ લખ્યો છે કે મારે નિરંતર તીર્થંકર પદના વિચાર આવે છે. એટલે એ વિચારો આવે પ્રયત્ન કરવા તે જુદી વસ્તુ છે અને ગોત્ર બંધાવવું એ બહુ જુદી વસ્તુ. તો લાભ તો અવશ્ય આપે એ ભાવના કરી છે કે કોઈ કોર્ટમાં જાય બહુ ઊંચી વસ્તુ ભાવના ક્યારે થાય. જગતનું કલ્યાણની ભાવના આપણા કલ્યાણની નહીં પારખે અકલ્યાણ કે આપણું કલ્યાણ થઈ ગયું એટલે આ પારખી કલ્યાણની ભાવના તમને અત્યારે શું ભાવના થાય ત્યારે તારે નિરંતર આખો જાવે એક જ ભાવના કેમ કે જગતનું કલ્યાણ થાય તમારે ધનુષ ચિંતા ભરી કશું જ નહીં ભાવના કરતા કરતા એ પદ ને પ્રાપ્ત કરી શકીએ એવું હશે. જેમ સંકેત અમુક હદ હોય ત્યારે સંકેત થાય છે એવું આની હદ થાય છે એ હદે પછી એક પદ પ્રાપ્ત થશે. બધા ના કરી શકે કોક તમેથી લાગે છે ખરું ને આ છૂટવાના ભણકારે લાગે છે ને એ ચોક્કસ થઈ ગયું હા. એટલે શું હવે આ સારી ક્રમિક થતા થતા ટાઈમ લેશે. ક્રમિક થવું એ હેલું નથી. આ જે ચડી ગયું છે ને સીધું થવું હેલું નથી. શું સડી ગયું છે એનું બેજમાન શું સડી ગયું છે મોડેથી બોલે આટલું દુધ છે આટલું દુધ છે એ તો અક્રમ માર્ગ કહેવાય જ નહીં. અક્રમ એટલે શું અરે ક્રમ એટલે શું આપણે પોઝ ને પોઝ કહે શિક્ષક ને ફેંકે ઇફેક્ટ ને પોઝ કહે એટલે ત્યાં તો બધું ચોખ્ખું જ હોય છે ચાલે જ નહીં ગાળું જ ચાલે ને. તમને સુધી જઈશ એવું ખાતરી થઈ ગઈ 100% ની ખાતરી થઈ કે દાદા પણ ઉતાવળ નથી હવે હા ઉતાવળ છે ને મારી જોઈએ ક્રમિક માર્ગ વાળા આત્મા અકર્તા છે એવું જોઈએ તો નુકસાન છે. એમ કેમ દાદા એમ કેમ એમ કેમ કેમ ક્રમિક માર્ગ દ્વારા આત્મા અકર્તા કેમ સમજે તો નુકસાન થાય એમ કેમ. આત્મા થઈને બોલે તો અકર્તા કહેવાય. ભ્રાંતિમાં અકર્તા આત્માને કહેવાય ભૂલ છે. શું છે તમે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી કરતા માનો, નિશ્ચય માં આવ્યો હોય ત્યાં કરતા. તમે વ્યવહારમાં છો ને, આ લોકો કલિંગ માર્ગ માં લોકો બધા જ્યાં સુધી વ્યવહારમાં છે, વ્યવહારમાં સંકેત થયું નથી ત્યાં સુધી આત્મા કરતા. વ્યવહારમાં છો માટે વ્યવહાર થી કરતા છે, નિશ્ચયમાં છો તો નિશ્ચય થી કરતા. એટલું વાત સમજવી પડે, સમજ્યા વગર બધું ખોટું થાય. ભગવાને કહ્યું વ્યવહાર થી કરતા છે, જ્યાં સુધી તને આ ભ્રાંતિ છે ત્યાં સુધી તું કરતા છે, ખરી રીતે કરતા છે. ખરી રીતે કરતા કોણ? શક્તિ જ કરું. કોણ કરતા? સમજે તો નથી વળે, જ્ઞાની સિવાય કશું વળે એવું ખેંચાય. જ્ઞાની પ્રત્યે આવવા માટે ખેંચાય, મહેનત કરે. બધા સાધુ મહાત્માઓ બધા સાચું ક્યારે સમજશે? આ બધા સાધુ મહાત્માઓ જે છે બધા, જે આ બધી ભ્રાંતિમાં છે, એ તો સાચું સમજશે ક્યારે? કેમ એમને માટે એવું કરે ઉતાર કરે? તમે તો બધાનો કલ્યાણ થાય ને, બધાને કલ્યાણ થાય ને માણસો. આખી દુનિયામાં કેટલા જીવ હશે કર્યા, દુનિયામાં કેટલાક જીવ હશે? ક્યાં જીવ હતો છે દાદા? કોનું કોનું હોય? બધાની વાત આપણે તો કરીએ ને, કલ્યાણ જલ્દી થાય ને બધાને. દાદુ અત્યારે એકલા શું કરશે? પછી એ લોકો બીજાનું કલ્યાણ કરી શકે ને પોતાનું થાય એટલે. મેં આચાર્ય મહારાજને કહ્યું હતું, આ બધા આપણા આજ બધા સંપ્રદાયો, જ્ઞાની બધા જૈન ધર્મ સંપ્રદાયો બધા હોય છે, એ મતભેદ કાઢીને ખાઈએ. કહ્યું મતભેદ નો ઉકેલ લાવીએ. સાહેબ મહારાજ કે છે ભગવાન ના વખત માં આવા ફોંટ્યા હતા, અત્યારે ફોંટ્યા છે, ફોંટ ગયું ના પડશે. કે ભગવાન વખત માં હતા દાદા એવું? બધી વાત ખોટું નહીં કહેતા, ક્યારે ફાંટ્યા વખત જગત રહ્યું નથી. બરોબર. હવે તો ફાંટ્યા બહુ મોટા થઈ ગયા છે દાદા, બહુ મોટું થઈ ગયું છે ને ફાંટ્યા, તો બહુ મોટા થઈ ગયા છે ને હવે તો. એ અક્રમણ વધે ને, જેમ ફાંટી વધે તેમ અક્રમણી વધતી જાય ને. એટલે આપ એમ કહો છો જેમ બહુ અક્રમણ વધશે પછી સીધા થશે? અક્રમણ અક્રમણ જ એમને કાર્ય છે. લાઈક કીપ્સ લાઈક. ના ના, આ જે તે મુલુંડના પછી લોકો આવે એવા છે? આવી ગયા દાદા? ના, પણ અક્રમણ જ એમને થઈ જાય. આક્રમણ થાય તો ફરી કરે, આક્રમણ ના થાય કોણ ફરી કરે? ભાઈ ઠંડે ફરી ફરી કરે. એ આ લોકો આક્રમણ થાય છે ને એ પાછા મને કહે છે અમારે આક્રમણ થઈ છે. હજુ દેવી જોઈ નહીં થઈ નહીં તો આવશે પછી. આક્રમણ જ એને થઈ જાય. હવે ત્યાં આપણે એને ઠંડુ કરીએ. આ તમે આ મૂળ દ્વારા બધા અંતરાજે ત્યાં ઉપદેશ આપીને ઠંડા કર્યા હોય તમે શાંતિ ના આવે. તમે અકરા ઇલાજ છે એમ શું ઠંડુ કરી દેવું? એને વધારે અકરા છે તો કામ કરી નાખશે, થોડું થોડું ઠંડુ કરી બગડી જાય. આ વરસાદ એ છે તે શું કરે છે? ખૂબ તાપ કરી, ખૂબ ગરમી કરી, પતિ જાપતે છે અને થોડે થોડે પડે ને તો બગડી જાય. આજે આઠ વાત ચાલતી હતી, આઠ વાત મને કીધા રમણી કહે છે વ્યક્તિમાં. આઠ વાત એ લોકો કરતા હતા દાદા, આપણે વાત કરે છે. આવી જ વાત, આ જાતની વાત વાપી હતી એ લોકો ટેક્સીમાં. વાપી ગયા હતા. આખી જિંદગીમાં જે કર્યું હોય ને તેનું સર્વૈવ આવે. એ સર્વૈવ પોણો કલાક સુધી વાત વાત કરે. શું કરે? પોણો કલાક વાત વાત કરે. હા, પછી દેહ બંધાઈ જાય તો બે પગમાંથી થઈ જાય ચાર. ભાઈ રોટલી ખાતા ખાતા તો રાડા ખાવાનું. આ કલયુગનું માધ્યમ થયું કે આ મનુષ્ય ફરી મનુષ્ય પણ ફરી મળવું મુશ્કેલ એવું આ કલયુગનો ઉપાસ. સ્વામી શું કહ્યું હતું? એ જીવો બુજો બુજો બુજો ત્યારે ગતિ વિશે ભય છે એમ જાણો તો નિર્ભય પદ જ નહીં ને આપડે ભય ભય ભય ભય આખો દાડો આખો દાડો આમ થઈ જશે કે તેમ થઈ જશે આમ થઈ જશે કે તેમ થઈ માતા બાપો ગજવી થવાનું ખોટા ભય થતા શું કરે ભાઈ કોનું નામ કહેવાય કે જે ભાઈ આપણને લાગતો હોય એ આપણને વાગે તારે આપણે ગણું કે સાચો ભાઈ વાગે નહીં દોઢમ દોઢમ આક્રમણ કરી નાખે ખોટા ભાઈ સતાવતા નથી તમને ખોટા ભાઈ સતાવે છે થોડા પેલા જેવા નહીં ભોગવી જ પડશે ભોગવે જ છું માટે દાદા નું નામ લો ભાઈ બસ તમે સારું જેમણે હું જઉં ત્યારે એ જ વાત કરું તમારે જાવશો તેથી તમને શાંતિ કઈ આધાર છે દરેક ને પોત પોતાના અમુક જ માણસ આવે સારું રહે બીક નથી લાગતી પણ કે હું ભૂલી જઉં છું લક્ષ ચૂકી જવાય ના એ બધું એવું છે ને વેદની છોડે નહીં અથાતા વેદની માસ ને ઓહો એ સહન થાય નહીં એ તો આ જ્ઞાન ને લીધે સહન કરે છે તો બીજા કર્મ બંધાય રેડી રેડી ને ઘરે દાડા એક એમને એ બહુ લાગે છે કે આવા ઉદય આવ્યા કે દાદા પાસે જવાય નહીં દાદા ને દર્શન થાય નહીં માનવી ના ઉદય આવ્યો પછી ભગવાન એ હાજો ના હોય તો એની રક્ષા કરે શું કહ્યું એટલે આ બધું પોતાની ભૂલો નડે છે પોતાની ભૂલ નડે છે દાદા બરાબર જે વખતે હું એમને ઘણી વખત છે તો કહેવાય નહીં આપણાથી તીર્થંકર ને સાતા સાતા દેવ ભાઈ શું કરું એક વેદની ના થઈ ગયો ગોત્ર બાંધે જેના લોકો સંસારમાં સુખ દુઃખ બે શબ્દ કે છે એ સાતા વેદી ને સાતા વેદની શબ્દ છે શું છે સાતા વેદી કાઢક લાગી અસાતા વેદી ગરમી લાગી તમે દિલીપ બિના ઉપરી એટલે તમારે જોયા કરવાનું દિલીપ જઈશું જૂના મહાત્મા કયા ઉપયોગ માં રહેવું જરાક ખબર નથી પડતી એનું ઉઠતે કલાક મન ને ઉપયોગ માં રાખો, કઈ કામ માં રાખો, કામ માં આવે છે તો કુલદીપક નો છે ને જે પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન છે કે જ્ઞાન નો અપચો થાય કે નહીં, એ શાંતિભાઈ કે અમારે બી પૂછવું છે. એ તો છોકરા અમુક ઉંમર ના માણસ ને થાય, રોજ જ્ઞાન માં આવે ને, આ તો ના જ્ઞાન માં ના આવે તો ને તેને અધીન થઈ જાય, તો ઉધારો ચાલી જાય. કેવું એ તો જ્ઞાન માં ના આવતો હોય એમ થાય, બીજે ના થાય. તેમ છતાં આપણને આ જાતીય છે કેવળ જ્ઞાન, પણ કેવું જ્ઞાન પતતું નથી એટલે આપણને આ કેવળ દર્શન દેશે. એ તો આ ટાઈમ પતે એવું જ નથી, કેવળ જ્ઞાન કેવળ દર્શન સુધી પતે, બીજું બધું કાચું રહે. પણ ઓછું કહેવાય કેવળ દર્શન પછી એટલે કે જે દિવસ આવું સુખ દુનિયામાં હોવું જ ના હોય ને, લાખ હજાર જે કામ ના થાય તો અહીં એક જ કલાકમાં થઈ જાય છે ને. લાખ હજાર જે ના થયા છે સંકેત સાહેબ સંકેત પ્રાપ્ત કરે કેવા જ્ઞાન બી મને આઈડિયા આવે છે. પૂછો કેવા જ્ઞાન નો પણ આવે છે અને બીજે આઈડિયા છે. આયેલો જ છે જૈન નો છોકરો ને પછી આ વાત ખૂબ પડી એને આઈડિયા થઈ જાય. જે બી મારો હું જે મારા મનમાં વિચારો છે એમાં એ પરિવૃત કરવા માટે હું સફળ થઈશ, એટલે મારા વિચારો એમ છે કે એની બાધા તો નહીં જ આવે ને. કારણ કે એવું છે મારા વિચારોમાં કે નિસ્વાર્થ લોકોની સેવા કરવાનો, એમાં કોઈ વખતે અરંગાવ આવી જાય છે હું એ જોયું છે, એ અરંગા ના આવે અને એ રીતે સેવા કરતો એ જ ઈચ્છે છે. કેટલા દિવસ રવાના થઈ ચાલે જાઉં છું તમને નહી હજુ ચાર પર એ બોલ્યા હજી બોલ્યા ટાઈમ એવો રાખે કેટલી ગંતી હા અને અહીંયા અને મળવા આવે સહેમ નહીં થયા છે એટલું બધું તો નથી પણ મારા મતલબ સહેમ જે એટલે એટલું બધું મને ખ્યાલ નથી પણ મારો ખ્યાલ એમ છે કે સ્વયં થયેલા છે. કોઈ વસ્તુ સ્વયં થયેલી હોય ને બીજાને બનાવે એવું બને નહીં, તે શું ને સ્વયં એવું હોય અને બીજાને બનાવે એવું બને નહીં, બનાવનાર હોય તેને બનાવનાર હોવો જોઈએ એવું લોજિક કે છે. એટલે ગોડ ઇઝ ક્રિએટર, તો ક્રિએટરના બીજો પાસે એને બનાવનાર હોવો જોઈએ. તમને સમજાય બરાબર ને? હે એટલે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. એના વ્યૂ પોઈન્ટથી બરોબર છે, સાચી રીતે જો દેખાય એવું બોલે લોકો છે, પણ વાસ્તવિકમાં તો એવું નથી. વાસ્તવિકમાં શું છે? વાસ્તવિકમાં તો એવું નથી. શું છે એ જાણવા માંગુ છું. ગોડ ઇઝ નોટ ક્રિએટેડ. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. The world is the puzzle, it is the self. તમને એટલા ધ્યાન કરે પણ તમે આ બાજુ બેઠેલા છો, તમને પાસે દેખાય છે ના દેખાય? શી બી છે પાસે નહીં દેખાતું? એ તો પ્રેઝન્ટેશન એટલે લે એટલે ધ્યાન તમે એટલા ધ્યાન કરે નહીં, તમે એટલા ધ્યાન કરે તમે ઊંધા ભરી બેઠા છો, તમે તમે એટલા ધ્યાન કરો પાસે દેખાય ખરું તમને? એવું છે દ્રષ્ટિ ફેર છે આખો, એટલે અમે આમ દ્રષ્ટિ ફેર કરી આવીએ સારું લાગે, પણ આમ બેઠા પેલી પાસે પાછી બાજુ દેખાય એવી દ્રષ્ટિ તમે ફેર કરી આવીએ સારું લાગે પડે. નામ લઈ લે ચિંતા બંધ થયા, ચિંતા બંધ થાય ત્યાંથી મોકલી થવાની શરૂઆત થઈ. જ્ઞાન લે ત્યાંથી મોટા દરવાજા ને અંદર બેઠા ફક્ત એટલું બહુ સુધી ચાલવાનું રહ્યું છે. છુટકારો જોશે ને આ સંસારનો ક્ષણ વાર સુખ કોઈ જગ્યાએ ના પડે. અને જે સુખ દેખાય છે મૂર્છિત સુખ છે, મૂર્છા છે. બધી શું છે? મૂર્છા લગ્ન માં લોકો માલે છે ને, લોકમાં કઈ જ ના છે. ત્યાં દુઃખદ ના હોય એ રીતે મારે મરવાનું ના આવવાનું હોય એ રીતે મરવાનું તો આવવાનું નહીં હોય ને એ લોકોને. નહીં મરવાનું આવવાનું ખરું લોકોને? શું વાત કરે છે? શું ને લગ્નમાં મારતા હશે અને અમારા લગ્નમાં શું ના મારે કે ત્યાં કેમ આ લગ્ન છે પણ મરવાનું નથી ત્યાં. હા એ છે, એ છે તો ભરગી ભાઈ શું ભાન જ નથી. એક અક્ષર એનું ભાન નથી. પોતાનું તેમજ પરલોકમાં સુખ મળશે અને આ ભાવમાં સુખ મળે એવું જો ભણ હોય તો જ કામ ભાન કહેવાય. એ તો ભણ આ લોકમાં સુખ નથી ત્યાં તો છે જ નહીં. આમ તો કહેવામાં આવ્યું છે ને કે અહીંથી રોટલી ખાતા ખાતા રારા ખાવા જવાનું છે. આ કવિયુગનો અસર એવી છે, એટલી બધી અસર ખરાબ થયેલી છે કવિયુગની કે અહીંથી રોટલી ખાતા ખાતા રારા ખાવા જવાનું. એટલે સમજ્યા તમે એમાં? રોટલી આપણે ખાઈએ છીએ બધા. આના કયુંગની અસર એટલી બધી પડી છે માણસો ઉપર, દરેક નાથી પર તે થોડાક જ માણસો બચી જાય. બાકી એથી રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે. રાડા તમે ના સમજો રે, ઘાસ ના સમજો તે ઘાસ ખાવા જવાનું છે રોટલી ખાતા ખાતા. સમજો ને તમે સમજ્યા? બે પગ ના ચાર પગ થાય પછી પડી ના જાય ને. ચાર પગ વધારે પડી જાય નહીં એવું છે. કયું ને અસર છે એમાં, કોઈનો દોષ નથી. જૈનો બ્રાહ્મણો બધાને આ માર્ગ ભટકવાનું છે. શું આ કયુગમાં આરા યુગ હતા તો હજી કશું નથી. પણ દાદા કહેવામાં આવે છે કયુગની અસર છે કે માણસ મરતો નથી, એનો આત્મા મરતો નથી, આત્મા જીવે જ છે. એમ કે છે કે એવું કહેવામાં આવે છે કે માણસ મરતો નથી, આત્મા મરતો નથી, એ તો જીવે જ છે. મરતો નથી પણ જ્યાં સુધી તમે આત્મારૂપ થયા નથી ત્યાં સુધી તમને ભો લાગ્યા કરે ને, મરવાનો ભો લાગે ને. અને તમારું નામ શું? શાંતિભાઈ. શાંતિભાઈ તમે શાંતિભાઈ છો કે આત્મા છો? હું તો આત્મા છું પણ નામ શાંતિભાઈ છે. હા પણ અત્યારે શાંતિભાઈ અસર થાય છે? શાંતિભાઈ ગાળ દે તમને અસર થાય છે ઘરે? તો તમે શાંતિભાઈ છો, શાંતિ આત્મા નથી. આત્મા હોય તો તમને અસર ના થાય. અને અસર થાય છે મારે તમે શાંતિ બી છો. શું કહ્યું? અને શાંતિ બી છે ત્યાં સુધી અસર થાય છે ત્યાં સુધી ભટક ભટક કરવાનું છે. આત્મા થઈ જાઓ જે આખરે આત્મા થઈ ગયા છે. આ બધું આત્મા આનંદ માં તો નથી કે આનંદ માં તો નથી. તમે આનંદ જોયો નથી. આ જે જોયું છે ને મૂર્છા જોયે છે. શું જોયું છે? પોતાના આત્મામાં ભયું ભયું સુખ પડ્યું છે બધું. શું છે બહાર નીકળે? એ જ્ઞાની પુરુષો પાપ ધોયા લે અને આમ કૃપા ઉતરે. શાંતિ જ્ઞાની પુરુષ એ કોણ કહેવાય? જાણા છો તમે? દેવધારી પરમાત્મા તો કહેવાય. પરમાત્મા તો કહેવાય દેહધારી પરમાત્મા. પરમાત્મા દેહધારી હોય નહીં પણ આ જ્ઞાની પુરુષ દેહધારી પરમાત્મા. કારણ કે દેહ ના માલિક ના હોય. આ દેહ છે ને એના માલિક તમે નહીં. આ દેહ નો માલિક હું નથી. આ મન નો માલિક હું નથી. કોણ તમારી જોડે બોલે છે? કોઈ અગમ શક્તિ. કોઈ અગમ શક્તિ કે રેકર્ડ બોલે છે. ટેપ રેકર્ડ. આ ટેપ રેકર્ડ બોલે તો જોવો ને. આ ટેપ રેકર્ડ બોલે છે. તમે બીજો ભેદ નથી જરાય. આ ટ્રેક પ્રેકર કુદરતી છે અને આ સદૈવ મનુષ્ય મનુષ્ય છે, સમજો ને, પણ આ કુદરતી છે, બે ટ્રેક રેકર છે, સમજો ને. અને તમે બોલો તો તમે એમ કહો કે હું ટ્રેક રેકર છે, આ ના બોલે તમને અહંકાર હોય કે હું બોલ્યો, હું બોલ્યો, હું બોલ્યો, સમજો ને. વકીલો કોર્ટમાં બોલે છે ને, હું બોલ્યો, કેવું પ્લીડ કર્યું, કેવું નહીં, સમજો ને. અને કેસ અવરો થાય તો કે હું શું કરું, અવરો થાય તો કે મેં હું બોલ્યો, અને અવરો થાય ત્યારે હું શું કરું, હું શું કરું, એવું નહીં. તો ફરી આવી લાભ ઉઠાવો, ભેગા થાય છે. આ હું ગયો હતો હમણાં ઘરે, કઈ મને સમજાતું નથી, દાદા કોણ એમ કે. હા મેં તો દાદા ને પૂછ્યો, બધું આવશે ને, બધું મંગળવાર આવવાના છે, તમારા મનનું શંકા બધું કરી લેજો. બધું અહીંયા પ્રશ્ન પૂછાય, દાદા પાસે બધું પૂછવાનું. તમે જ્ઞાન લીધા પછી દાદા યાદ આવે છે ખરા, તે દાદા આમ આ દેખાય છે ને, તે દાદા તમને દેખાય છે ને, તે યાદ આવે, તે દાદા આ તો ભાદરના પટેલ છે, સમજ ભાઈ ને. એટલે મય બેઠા છે ને, તે દાદા મય બેઠા, આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, પ્રગટ થયેલું સ્વરૂપ, 14 લોકમાં ના પ્રત્યક્ષ કલયુગની અંદર જો જે માગે એ મળે તો શું બીજું પૂછવાનું કશું છે. શાંતિ થઈ ગઈ, સિદ્ધાર્થમાં થયેલો ના હોય છોકરા નથી આવતા, એમને છોકરા જમે બધું હોય પણ આપણા જેવું નહીં, મરી જાય કે પછી. અને આ તો બહુ ડાહી પ્રજા, નિરાશ્રિત પ્રજા, કેવી નિરાશ્રિત, નિરાશ્રિત. ભગવાને આટલો આપવા તૈયાર નથી મનુષ્યોને, કલયુગના મનુષ્યોને ભગવાન આટલો આપવા તૈયાર નથી, કારણ કે ભગવાન એક અક્ષરે પણ માનતી નથી આ પ્રજા. એક અક્ષરે ભગવાન નથી માનતી, એની વાઈફ ના માને, સાહેબ ના માને, બીજા ના માને, પણ અક્ષર ભગવાન નથી માનતી. ભગવાન આશ્રિત નહીં થતા, અમે નિરાશ્રિત છે. આજના મનુષ્યો જતા હોય અહીંયા આગળ બાળગામ જતા અમારા સાથે બાળકિયા બોલ્યા અને ધારીઓ દેખાડ્યા, એટલે છતાં એકતા જ મનમાં થાય કે મારું શું થશે, મારું શું થશે, એવું થાય ના થાય. જેને મારું શું થશે એ બધા નિરાશ્રિત કહેવાય. શું કહેવાય? મારું શું થશે એવું જેને ભાન છે તે નિરાશ્રિત કહેવાય. શું થાય? ગાયો બેસે ને મારું શું થશે કેવું ના થાય, જય એ સચિ. પૂછવું પૂછવા પૂછજો હા, બધો ભગવાન મહાવીરે કહ્યું છે કે સંયમ વગર મોક્ષ નથી. હા પણ સંયમ પછી કઈ દેખે છે, ત્યાગ છે ત્યાં સંયમ છે. ત્યાગ ને સંયમ બે જુદી વસ્તુ છે. ત્યાગ અને સંયમ, ત્યાગ થતો સ્ત્રી પુરુષ છોકરા લક્ષ્મી ઘર બાર બધાનો ત્યાગ કરે, એનો ત્યાગ કહેવાય. શું કહેવાય? બરાબર, એને સંયમ ના કહેવાય. સંયમ કોને કહેવાય? ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ, એને એ સંયમી હોય ત્યારે સંયમ કહેવાય. આપણે ક્રોધમાન માયા લોભ જીતવા ધારીએ તો જીતી શકીએ, સંયમ.